પ્રખ્યાત દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાની મહાવીર ક્ષેત્રમાં વિચરતા શિવશંકર ભગવાન શ્રી સુમંતર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રખ્યાત પ્રકૃતિ અને પુરુષ બે છે, બે બે કરતા પ્રસાદ છે. પ્રકૃતિ માં જે પ્રસાદ માનવામાં આવે છે શાંતિ છે, કાયદેસર હોય છે. ઘંટી માં ગાય છે, કઈ નૈમિત્તિક પુરસાદ છે. નૈમિત્તિક પુરસાદ એ પોતે સાચું બોલે કે મારે આ નારજ આપવા છે એવું બોલે તો બોલે એ પ્રારબ્ધ કહેવાય. જે ભાવ ઉત્પન્ન થયો નથી તે પુરસાદ કહેવાય. આ નૈમિત્તિક પુરસાદ ભ્રાંતિ નો પુરસાદ કહેવાય. સંસાર ના અંદર તે પણ લોકોને ખબર નથી. લોકો તો અહીંયા દોડી શું ગયો બહુ પુરસાદ કરે. અહીંયા અડધો કલાક માં પછી ગયો હોય, જેમ બે કલાક એના પતાય બહુ પુરસાદ કરે એવું કે છે. આ બધું રંગ છે. માણસ જન્મ્યો ત્યાંથી નરાવી ના છેલ્લા દેશો સુધી જાય ત્યાં સુધી બધું પ્રારબ્ધ છે. જે વાગે દેખાય છે બધું માથે દેખાય છે બધું પ્રારબ્ધ છે. એ સમજાય કેવી વાત છે ને? તમને કેમ લાગે છે? બરાબર છે. શરૂઆતમાં કેવી રીતે પરિણામ પામે, શું હરકત આવતી હતી, બધું વર્ણન કર્યા. જય સચિદાનંદ. સર્વે માતા નમસ્કાર કરું, દાદા ભગવાન ને નમસ્કાર કરું. દાદા શું છે, દાદા અહી દાદર માં આવતા હતા એવી કશી ખબર જ નથી. મારો ભાઈ એમણે મને એક ફોર્સ થી ખેંચી લાવ્યો કે ભાઈ ચાલ દીપક દાદા પાસે. હું ભણતો હતો તે વખતે સ્કૂલ કોલેજ માં, તે દબાણ કરીને લઈ આવ્યો કે ચાલે ભાઈ આવ તો ખરો, હું કઈ જવું નહીં. બે ત્રણ વખત કહ્યું પણ એનો પ્રભાવ મારી પર વધારે પડે, તો એક વખત ફોર્સથી ખેંચી લાવ્યો મારે દાદા પાસે. અને ત્યાર પછી દાદા પાસે આવ્યો, દાદાએ પૂછ્યું, પછી ખબર નહીં પડી કે શું છે અહીં શું નથી. પણ જવું કે આ ભાઈ કંઈક છે અહીં નવી વસ્તુ, દાદા કંઈક છે, એટલે બે ત્રણ વખત આવેલો. એમાં પછી સંજોગ વસાદ જ્ઞાને આપી દીધું દાદાએ, પણ જ્ઞાન આપ્યું તો એ ખબર નથી કે શું પ્રાપ્ત કરીએ છીએ શું વસ્તુ છે. અને જ્ઞાન પહેલા તો કોલેજમાં ભણવાનું એટલે પેલી લાલચ કે કંઈક અહીં કઈ વસ્તુ એવી સારી પ્રાપ્ત થાય છે કે જેને કરીને કંઈક ભણતરમાં એકાગ્રતા આવે, સારી રીતે પાસ થઈ જવાય, માર્ક સારા મળે. એને લીધે લાલચથી અહીં આવેલો દાદા પાસે. નીરુબેન ઔરંગાબાદ માં જ રહેતા હતા એટલે એમનું તે વખતે એટલે સત્સંગમાં કોઈ લખનાર હતો નહીં, તો તે પહેલા પહેલો પ્રસંગ દાદાની પાસે આકર્ષણ સ્વરૂપે આ એક જોગ બાજ્યો લખવાનો પ્રસંગ. એટલે દાદાની પાસે આમ મહિનો બે મહિના આવેલો, પણ આમ અઠવાડિયામાં એક દિવસ આવું, પાંચ દિવસ નહીં આવવાનું. તો ભાઈ પાછો ખેંચી લાવે કે ચાલ, હવે વાર નથી આવું, હું જરા વારે વાંચવાનું છે કરવાનું છે, ચાલ કીધું ને. હા ભાઈ આવું છું, પેલો આગ્રહ નહીં કે નથી આવતો એટલે પછી કેમ ખેંચી જાય છે મને. તો ગયેલો તો પછી એમાં કોઈ હતું નહીં લખનાર, તો માસીએ સાંભળ્યું કે ભાઈ આ કોઈ લખનાર નથી લખજો, તે બુકો બુકો આપી પેન આપીને ચાલુ કર્યું જય સચિદાનંદ. અને દાદા બોલે એ લખવાનું લખાતું નહોતું પણ ચાલુ કર્યું લખવાનું. અને પછી કોલેજમાં સવારે જઈએ 9 વાગે, તો 4 વાગે છૂટી જઈએ, 4 વાગે છૂટ્યો કે સીધું અહીંયા આવીને કે દાદા આવશે હમણાં ભણાચાર આવી જશે, લખવાનું લખવાનું બાકી છે, લખવાનું છે, દાદાની વાણી લખી લેવી છે, લખી લેવી છે. બસ એ ઉપયોગમાં ઉપયોગમાં કોલેજનો એ પતે એટલે અહીં આવી જવાનું. અને લખવાનું એક જ કયા આધારે લખાતું હતું, પૂરેપૂરું લખાતું હતું કે નહીં, આ લખવાની કેપેસિટી છે કે નહીં, લખવાનું ભૂલો થાય છે કે આ શા માટે લખાય છે, કંઈ એવો કોઈ આશય નહીં. પણ આમ લખવું છે, દાદાની વાણી લખવી છે, અને દાદા હમણાં આવી ગયા છે પોણાચારે એટલે તરત જ આમ પહોંચી જવું છે, દાદા પોણાચાર આવ્યા હશે આપણે 3:30 પહોંચી જવું છે, એ પ્રમાણે ચાલુ થઈ ગયેલું. અને રોજ એ લખવાનું પ્રસંગ એ દાદા પાસે આવવાનું મોટા મોટું નિમિત્ત બન્યું. અને એ કુદરતી રીતે જ આખું પકડાઈ ગયું કે ભાઈ આ દાદાની વાણી લખવી છે, લખવી છે, લખવી છે, એ પ્રમાણે દાદા પાસે આવવાનું ચાલુ થઈ ગયું. અને જ્ઞાન પહેલા તો આખું જુદા જ પ્રકારનું હતું, કોઈ આખું પ્રકૃતિની કોઈ ખબર નહીં, આખું બેભાન પણ જાણે શું કરીએ છીએ શું નહીં. મિકેનિકલી કોલેજમાં જવાનું આવવાનું, સમજાય ના સમજાય, ભણવામાં એકાગ્રતા રે ના રે, કોઈ પ્રકારે ખબર નહીં, કઈ જો પેપરમાં પાસ થવું એ ભાન નથી પછી. અને જ્ઞાન પછી ધીમે ધીમે પોતે શુદ્ધાત્મા છે એનું ફિક્સ થતું ગયું કે ભાઈ દાદા કે છે એ પ્રમાણે શુદ્ધાત્મા છે, અને આજ્ઞામાં રહેવું છે, આજ્ઞા શું છે, દાદાની વાણી નીકળતી જાય એ આજ્ઞામાં જ ફિટ કરાવનારી હતી. અને દાદાની વાણી આજ્ઞામાં જ ફિટ કરાવે છે, શુદ્ધાત્મા સ્વરૂપમાં જ સ્થિર કરાવનારી છે, એટલે એ ધીમે ધીમે જાણે આખું બંધ કવચ હતું એમાંથી દાદાનો રોજ પાણી છંટાયા કરે, દાદાની વાણી નીકળ્યા કરે અને એ મહી પેસી જાય, તે જાણે આવરણો દાડે દાડે દાડે દાડે દાડે એક એક એક પડ ઉખડતા ગયા અને મહી પ્રકાશ વધતો જાય અને આ વસ્તુ દાદા શું છે, જ્ઞાન શું છે, આજ્ઞા સુખ છે, શુદ્ધાત્મા સુખ પદ છે, એ ધીમે ધીમે ક્રમે ક્રમે ક્રમે અંશે કરીને સમજાતું ગયું. અને આ યુવાની અને પેલું વિષયો એ બે વસ્તુ તો જોડે જ રહેવાની. આ જ્ઞાનમાં બન્યું એવી રીતે કે પેલી ગાંઠો પજવે એટલે એ થાય કે આ કેવી રીતે આ ફાઇલમાંથી છૂટવું, તો એનું પણ સોલ્યુશન દાદા પાસેથી મળી ગયું. અને નીરુબેન પણ એમાં મોટા નિમિત્ત બન્યા, સામાયિકો શીખડાવી, સમજાવી, ગાંઠોનું સ્વરૂપ શું છે સમજાવ્યું, પોતે કેવી રીતે ઉગાડવી, એ ગાંઠોને જોતા જાણતા શીખડાવ્યું અને એનો ઉપર ઉપયોગ મૂકીને ઉગાડતા શીખડાવ્યું, અને પોતે એ ગાંઠોમાંથી નીકળી જવું છે, આ જ્ઞાન સમજવા માટે આ ગાંઠોમાંથી નીકળી જવું પડશે અને આ જ્ઞાનનો પૂરેપૂરો અનુભવ લેવો હોય તો આ ગાંઠો બધી છેડાઈને ગાંઠો છેડાઈ જશે પૂરેપૂરી, ત્યારે જ પોતાનો શુદ્ધાત્માનો સંપૂર્ણ અનુભવ થશે, પોતાનું પરમપદનું પોતાનું આનંદ સુખ જે ચાખવા મળશે, તો આ ગાંઠોમાંથી નીકળી જવાશે ત્યારે જ એ પ્રાપ્ત થશે. એટલે પોતાનો અનુભવ જ્ઞાન સુધી પહોંચવા માટે જોડે જોડે કંઈક અંશે એ પણ સમજાયું કે દાદા પાસે દાદા જે કરે છે જગતનું કલ્યાણ અને એ જ કરવા જેવું છે, પોતે પોતાનો શુદ્ધાત્મા પદ તો પ્રાપ્ત કર્યું તો કે હવે આ મન વચન કાયા જે છે એ જગત કલ્યાણ માટે વપરાય, એ પણ એક ભાવના ઉત્પન્ન થઈ. અને બીજું જગત કલ્યાણ માટે તૈયાર થઈ જવાની ભાવના અને જોડે જોડે આ બધી ગાંઠો છે, મનની ગાંઠો છે, અહંકાર છે, એમાંથી પણ એ પણ ઉગાડી નાખવા માટે પોતે પોતાની ભાવના ઉત્પન્ન થઈ, તૈયારીઓ થઈ અને એની માટે ધીમે ધીમે બધા નેગેટિવ તો પાર વગરના હતા કે આ કેવી રીતે નીકળાશે, શું થશે, આ સમજાતું નથી, પેલું સમજાતું નથી, આવડતું નથી, આ ગાંઠ કેવી રીતે ઉકેલ લાવો, પણ નેગેટિવમાં પણ દાડે દાડે દાદા પાસેથી નિર્બેન પાસેથી સમજણ જે પ્રાપ્ત થતી ગઈ એનાથી બધા વિરોધાભાસ દાડે દાડે છેદાતા ગયા અને એક અવિરોધાભાસ નિશ્ચય ભણી લક્ષ બેસતું ગયું. અને ત્યાર પછી એ કેવી રીતે નીકળવું એ ગાંઠોમાંથી, કેવી રીતે તૈયાર થઈ જવું એની પણ ફિટ સમજણ કરાવી આપીએ. દાદાનું જ્ઞાન જ એવું છે કે નિરંતર પોતે પોતાની ઉપર જાગૃતિ આવી જાય છે, પોતાના દોષો ભણી દ્રષ્ટિ પહોંચે છે. એટલે વ્યવહારિક પ્રસંગો જ્યાં બને, ઘરના પ્રસંગો છે, કોલેજમાં છે કે સર્વિસમાં છે, ત્યાં પ્રકૃતિક અથડામણો જ્યાં થાય ત્યાં તરત જ જાગૃતિ મહીથી જ જાણે ચેતવનારો બેસી ગયો હોય, પછી તો પોતાના દોષો ભણી પોતાના દોષો ઊભા થાય એની જાગૃતિ પણ રહ્યા કરતી હતી. એટલે ત્યાં પણ પ્રતિક્રમણો થઈ અને એ દોષો પણ ધોવાતા ગયા, એની ઉપર જાગૃતિ આવતી ગઈ અને પોતાના દોષો ઓળખાતા ગયા. અલબત્ત ઘણા એવા દોષો છે, અંધારાના દોષો, પોતાને ખબર ના પડે કે કઈ દોષો છે, કેવી રીતે દોષ વર્તી રહ્યો છે. ત્યાં પછી દાદા છે, નિર્બેન છે, એમણે એ દોષો માટે દ્રષ્ટિ આપી, એમણે ફોડ પાડતા ગયા, એમ પોતાના દોષો વધારે ને વધારે દેખાતા ગયા, વધારે ને વધારે એ દોષો ભણી પણ લક્ષ બેસી ગયું કે કેમ કરીને આમાંથી નીકળી જવું, પોતાની દ્રષ્ટિ નિર્દોષ દ્રષ્ટિ નિર્મળ દ્રષ્ટિ એ પણ એક લક્ષ બેસ્યું. આ દીપકની પ્રકૃતિ તો સાવ એકદમ એટલે પ્રકૃતિ ગમે તેવી હોય, વિચિત્ર પ્રકૃતિ છે, પણ છતાં પણ દાદાની એવી કંઈ કૃપા વર્તી ગઈ છે કે નિરંતર પોતે શુદ્ધાત્મ સ્વરૂપ છે અને એ શુદ્ધાત્મ સ્વરૂપ જ પોતે છે, એમાં જ નિરંતર આખું સ્થિરતા આવી ગઈ જાણે, કે આ પ્રકૃતિમાં આ બન્યું છે, આવી ભૂલો થાય છે, પણ એ સ્વરૂપ મારું નથી, મારું સ્વરૂપ આનાથી જુદું છે, હું આનાથી જુદો છું, હું આનાથી મુક્ત જ છું. અને આ બન્યું, આ બન્યું, આ બન્યું એની નોંધો, એની ઉપર જાગૃતિ, એ પણ એક વિશેષ એક કૃપા જ દાદાની, કે એ કંઈક ઉપયોગ એવો વચ્યા કરે છે કે નિરંતર આ બે પળથી નહીં જાણે છૂટું ખખડ્યા કરે, અને આની ઉપર નિરંતર મુક્તિ રહ્યા કરે, આનાથી આની પ્રકૃતિમાં જાત જાતનું બધું ઊભું થાય, જાત જાતનું દેખાય કે આ આ આવી સૂઝ નથી, આવી આવી રીતે એડજસ્ટમેન્ટ નથી થતા, આવી રીતે આ જગ્યાએ ભૂલ થાય છે, આવી રીતે આ હોવું જોઈએ ત્યાં હજુ કચાશ છે, છતાં પણ પોતે એકેય વસ્તુનો સ્વીકાર નથી કરતો, પોતે એનાથી જુદો જ રહે છે, પોતે નિરંતર પોતાના સ્વભાવમાં પોતાના જ્ઞાનમાં જ રહે છે, એ કંઈક ઓર જ સમજણ બેઠી છે. હવે તો નિરંતર એક જ ભાવના રહ્યા કરે છે કે દાદાનું પાસે તૈયાર થઈ જઈએ, જગત કલ્યાણ માટે તૈયાર થઈ જઈએ, અને પોતે પણ આ જગત કલ્યાણનું જે મહાયજ્ઞ છે, વિશાળ કાર્ય છે, એમાં પોતે પણ એક ટેકારૂપ બની જાય, એ જ એક ભાવના રહ્યા કરે છે. એની માટે સર્વેના આશીર્વાદ માંગુ છું. બે ઢોલ માર્યો તો તારે શું પરિણામ નહીં થાય? ઉભા એવું છે ને, પ્રકૃતિમાં હજુ અસરો થઈ જાય છે, ત્યારે પોતે એ અસરોમાં સંપૂર્ણપણે કે અસર આટલી થઈ, હજુ આ કચાશ છે, હજુ આજ્ઞામાં બરાબર નથી રહેવાયું, પોતે જુદો છે, અંદરના પરિણામ ચોખ્ખા રહે છે, અંદર દાદા મુક્તિ જ રહે છે, બિલકુલ ચોખ્ખો, હા કમ્પ્લીટ. આ પદ પામવાનું છે, અંદરના પરિણામ બિલકુલ ક્લિયર રહે. ધીમે ધીમે બાર ના પછાત ડિસ્ચાર્જ થઈ જશે એટલે ખલાસ થઈ ગઈ, પછી ડિસ્ચાર્જ થતું થતું થઈ રહે, એને નાની ઉંમર છે કેટલું બધું ડિસ્ચાર્જ થવાનું, પચાસ વર્ષ થયેલો હોય ત્યારે શું ડિસ્ચાર્જ થવાનું બાકી રહ્યો? અત્યારે જેલમાં લઈ જાય ત્યારે શું થાય? અંદર ના પરિણામ કેવા થાય? અંદર છૂટા પણ જ રહ્યા કરે છે, છૂટા પણ તદ્દન આત્મા છૂટો છે એવું નિરંતર અનુભવ કર્યો છે, નિરંતર એટલું કરવાનું છે, ત્યાં છૂટો જ છે, અનુભવમાં આવવો જોઈએ. તને અનુભવમાં વર્તે છે છૂટો છે એવું? રહે છે નિરંતર. ક્યાં પોલમાં રહીએ છે ખબર નથી, બાકી ક્યાંક રહી છે, ક્યાં પોલ મરી જાય છે ખબર નથી, પણ આમ નિરંતર રહે છે. પોલ વાગી જાય ખબર નથી, પણ નિરંતર રહે છે. પોતાને જ્યાં સુધી દેખાય છે, પોતાનો જે આવરણ જ્યાં ભારે હોય ત્યાં ખબર ના પડે, બાકી પોતાને જ્યાં સુધી સમજાય છે કે આ પ્રસંગ આવ્યો, આ પ્રસંગમાં આવી અસરો થઈ, આટલું ઊભું થયું, આટલું ડિપ્રેશન આવ્યું, આટલું એલિવેટ થવાયું, એમાં કેવું હોવું જોઈએ, શા માટે એવું થયું, અને પોતે આ પરિણામો પર પરિણામ છે, પોતે એનાથી મુક્ત છે, પોતે જુદો છે, પોતાનું જ્ઞાન સ્વરૂપ છે, એ કંઈક બધા એ બે જુદું રહ્યા કરે છે. હસમુખભાઈ કેવું લાગે છે તેની વાત તમને? હા જાગૃતિ વાળી લાગે છે, જાગૃતિ જ છે આ મૂળ માર્ગ જ જાગૃતિ નો. કૃષ્ણ ભગવાન જાગ્યા હતા, એ જોખું નતા ખાતા, શું થયું? અને જગત આખું ઊંઘ્યા જ કરે છે, બે વખતે ઉગાડી વખતે ઊંઘ્યા કરે છે, કારણ કે જગત ને ભૌતિક સુખો નો મોહ છે. હજી શું છે તમને ખરો કે નહીં? ભૌતિક સુખો નો મોહ એમ શું છે? એક બે ચીજો હશે વધારે છે, ક્યારે બહાર આવી છે કાલે આપ તમારી શક્તિ ને ઓળખતા નથી એટલે આ અત્યારે પ્રતિક્ષ. તમારી જે શક્તિ અને તમારું સુખ ને જો જાણો તો આ સુખ તો તમે ચાખવા નીકળો જ નહીં. આમાં સુખ છે જ ક્યાં આગળ? આ તો કલ્પિત છે, બધું કલ્પિત નહી. કલ્પિત જૂઠા મોતી હોય તો પહેરવાના તમને ગમે? જૂઠા મોતી પહેરવાના ગમે? સાચા હોય નાના નાના પણ સાચો હોય તો સારો. એવું આ બધું કલ્પિત છે બધું. તમે હિંમતભાઈ આ ભાઈ ની વાત તમને સમજાઈ? પદ્ધતિ હતી કે ગપુ હતું? હે બરાબર હતી. ડિપ્રેશન કેટલું વધશે છે, કેટલું ડિપ્રેશન ઘટ્યું, કેટલું વધ્યું, અંદર અંદર કેવું રહે છે, બધું બધું જતું રહે છે ને. શું હોવું ઘટે તે હું શું હોવું ઘટે તે એટા ટાઈમ બધા પરિણામ વધશે. શું હોવું ઘટે અહીંયા આગળ ડિપ્રેશન આવે ત્યાં એટલે શું હોવું ઘટે તે પણ જ્ઞાન આધારે રહે. આને જ્ઞાન કહેવાય. તમને લાગ્યું છે જાગૃતિ બહુ છે ને તમારા કરતા વધારે? વિરચનભાઈ પૂછે છે આત્માનું સુખ કલ્પિત છે? આત્માનું સુખ તો કલ્પિત નથી, સનાતન સાચું સુખ છે, સ્વાભાવિક સુખ. કલ્પિત કોને કહેવાય? કલ્પિત કોને કહેવાય? વિભાવિક ને કહેવાય. અને સ્વાભાવિક ને સ્વાભાવિક સુખ કહેવાય. અને કલ્પિત ક્યારે કહેવાય નહીં. કલ્પિત જતું રહે, ફેરફાર થઈ જાય, આગુ બાજુ થઈ જાય. સ્વાભાવિક આગુ બાજુ ના થાય, ફેરફાર ના થાય, કશું જ ના થાય. નિરંતર સાથે રહેનારો ગુણ કેવું? આત્માની સાથે નિરંતર સાથે રહેનારો ગુણ પરમાનંદ છે. નિરંતર સાથે રહેનારો બોલો, એ કોઈ ક્ષણ પણ પરમાનંદ વગર આત્મા રહી શકતો નથી. એ પરમાનંદ આપણે આત્મા જોડે એકતા ભેદતા ઉત્પન્ન થાય એટલે પરમાનંદ આપણને લાભ મળી જાય. આત્મા આત્માથી છૂટાપણું છે. હું વિજ્ઞાનભાઈ છું તો પછી પરમાનંદ સાખે નહીં કહેવાય. સમજમાં આવ્યું? આ ભાઈ બોલ્યા તો કોઈને લાભ થાય ખરો? કોઈને આવું સાંભળવાથી લાભ થાય? કોઈને લાભ કોને કોઈને થયો હોય થાય એવો લાગતો હોય તો આંગળી ઊંચી કરો દે. બધાને લાભ થાય એવું છે? તું બોલે હાર ભાઈ. કોઈ છોકરાનું શું કહું છું કે ઉંમર નાની છે, હજુ જોખમ બધા બહુ છે. આ બધી જાગૃતિ ઉડાડી મળે એટલું બધું અંદર કર્મ હોના બળ હોય છે. એટલે જ્યાં સુધી દાદા છે ત્યાં સુધી તને કર્મ અડે નહીં. દાદા માથે છે ત્યાં સુધી. કારણ કે મને કહે એટલે તરત જ હું શું કરવું એ દેખાડી દઉં ને. કંઈક ફેરફાર થયો પણ દાદા ના હોય ત્યાર પછી અહીંથી દાદા ચાલ્યા ગયા હોય પરદેશ એમને ગયા તર ક્યાં પૂછી આપણે? અને જતા એવાને ખરા જ નહીં. પોતાનું ગામ જાય કે ના જાય લોકો કેમ બોલતા નથી? આ ફુગ્ગો ફૂટી જાય એમ ફૂટી જાય. આ દેહ નું શું સ્વભાવ છે? કેવો ફુગ્ગા જેવો સ્વભાવ છે ત્યારે ફૂટી જાય કહેવાય ને. પરપોટો છે આ માટે આપણે આપણું કામ કાઢી લેવું. તેથી અમે કયા કરીએ છીએ કે ભાઈ કામ કાઢી લો, કામ કાઢી લો, કામ કાઢી લો, એક જ કયા કરીએ. ફરી આવો ખેલ નહીં મળે. આ જે આ બન્યો છે એવું બનશે નહીં માટે કાઢી લો એવું અમે કહીએ છીએ. જો દાદા જીવશે તો તો વાંધો નથી, એમાં કંઈ ખોટ જવાય નથી. પણ જો ગયા તો એવો વિચાર નહીં કરવો જોઈએ. તમને કેમ લાગે છે? શું કહે છે? આ બધા કે છે એવો વિકલ્પ નહીં કરવો કે છે. બધા કે છે એવો વિકલ્પ નહીં કરવો કે છે. ના ના, વિકલ્પ કરવાથી એ તો એ વિકલ્પ કોણ ના કરે? સંસારના લોકોને ભય બહુ લાગે. આ વાત શું થશે, આ પડી જશે. આ તો એક્ઝેક્ટ વાત છે. વિકલ્પ જ ક્યાં કરવાનું છે? પર પોતે ભૂતકાળ શું વાત થાય એવું આપણે જાગૃત રહેવું જોઈએ. શું કહ્યું? એ જાગૃતિ માટે છે. આપણું આપણું કામ કાઢી લેવા માટે જાગૃતિ માટે છે. સાયદા કે છે અમારી ઉંમર તમને આપી દઈશું. સાયદા કે છે અમારી ઉંમર તમને આપી દઈશું. એ તો પેલા હુમાયુ ના ખતર પેલા ના ખતર વરી તું અકબર બાબર અને હુમાયુ. હા હુમાયુ હે બાબર ને હુમાયુ તે ખતર બને તે એ તમારા બધા પ્રેમ છે દાદા પર એ પ્રેમ જ દિવાળી રહે છે બીજી કોઈ જીવડતું નથી. એ પ્રેમ જ દિવાળે અને આયુષ પાછું હોય તો લઈને આવ્યા હોય આયુષ બધું સારું લઈને આવ્યા હોય આયુષે સારું લઈને આવ્યા હોય બધું સારું લઈને આવ્યા હોય છતાં પણ એને ભરોસો નહીં રાખવો એ આપણે સમજવું જોઈએ. કેવું મારું એવું માનવું છે કે સુખી નથી દુઃખી નથી ખાલી જ્ઞાતા અને દ્રષ્ટા અને આપણે જ્ઞાન આ સંસાર નો સુખ દુઃખ નથી પોતાનો તો આનંદ નો પાર નથી. એક ક્ષણ જો આત્મા નો આનંદ બહાર નીકળે ને તો વર હદાડા સુધી આખા દુનિયા ને ચાલ્યા કરે. એક ક્ષણ જ આનંદ બહાર નીકળે. આ અમારો આનંદ ઉભરાયા કરે તેમ લઈને તમારી જોડે બે હજાર બધા શાંતિ થઈ જાય. તમે સેજ પડી ગયું ને તો આનંદ ખરેખર પ્રગટ થઈ ગયો હોય તો પછી ક્યાં જાય ને જયારે દેહ છૂટે ને ત્યારે સંપૂર્ણ આનંદ ને તે આનંદ એક મિનિટ પણ જો ત્યાંથી તૂટી પડી હોય તો આખી દુનિયા એકદમ આનંદ માં આવી જાય. એટલું બધું સુખ છે. એમ કે છે સ્વગુણ થી સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ છું એ શું કહેવા માંગે છે? સ્વગુણ થી હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ છું એ શું કહેવા માંગે છે? નિજ તત્વ નિજ ગુણ નિજ પર્યાય છું એ વાક્ય કહો જ્ઞાન દર્શન નિજ તત્વ નિકાલ કરવો છે પછી પેલા નો સંભાવ ના થયો ત્યારે જોખમદારી મારી તમારી નહી. કારણ કે તમે તમારી આજ્ઞા પાડી એટલે જોખમદારી અમારી માથે આવે. સરસ તમે છૂટા કર્યા છો ને ફક્ત પાડો હમું પરિણામ આવ્યું ના આવ્યું કે જોવાનું નથી. તમારે બસ પાવી જ છે નક્કી કર્યું હોય તમારે નક્કી કરી ચાલ્યા જવાનું. સંભાળે નિકાલ કરવો ફાઇલ ને એ તો બહુ મોટા મોટી વસ્તુ. ચાલ જો છે કે નિકાલ કરે છે મનતે એવું કે લાગશે કરી નાખ્યું છે પણ પછી એ થઈ ગયા પછી તમને યાદ આવે શું થાય તમે ખબર પડે ને. અમને કોઈ કોઈ કોઈ વસ્તુ ખોટી થવાની હોય તો ખોટું થવાનું અને જાગૃતિ બી હાથે વર્તે એટલે પેલું કાર્ય ના થઈ જાય. જાગૃતિ હાથે વર્તે ખોટું થવાનું તે ભાવે હાથે વર્તે પણ પરિણામ ના ઉત્પન્ન થાય બે સાથે વર્તે એટલે. અને જાગૃતિ તો ચૂક્યા તો પરિણામ થઈ જાય પછી જાગૃતિ આવે. ગુલસા ગુલાટ નહીં ખાઈ જતા ગોટમડું ખાઈ ગયો કે છે ગોટમડું ખાઈ ના ખાય તમારે બનતો છે ને કોઈ ખરો ખાઈ ગયું બને જેવું થઈ જાય તમને ચલાવી જાય ગોટમ થઈ જાય પછી બી તમારે બહુ ફેરફાર થાય છે નહીં બીજું કશું નહીં. દાદા એમ પટેલ પીએ ઉકા દાદા જાણે અને તમારે વાતચીત દાદા જોડે ભગવે કરવાની ઉકાહોમાં આપણે ક્યાં જવાની જરૂર છે. એમ પટેલ અંદર ટેવ પડી હોય તો ગમે તે કરે જાગૃતિ આવી એટલે રહે જ નહીં. જાગૃતિ આવી એટલે રહે નહીં એમને એમ કાર્ય થયા ઉડી જાય ઊંકો પીવાનો ભાવ થાય તો પીવાય નહીં. એના કરતા અમે એની જોડે જુદી રીતે કામ લીધું છે. અમારી જોડે શાહદેવીને ઓળખાણ હતું 56 વર્ષનું. તે 56 વર્ષનું ઓળખાણ છે. અમારે કેટલાય વખત 10-10, 12-12 વખત ચા થતી હતી. કઈ રાત પાન ખાય છે તે ઘણા ખરા શરમાય છે. એની મેળે આપણને થોડી ચાલી જાય. એને ઉઠતું શરમા આવે કે સારું હવે જતી ખાતું શું કહી છે, એની જોડે શું મળ્યું દેખાડી, એને શરમા આવે. અને પેલું આપણે એને કાઢી દીધું એટલે આપણને શરમા આવે. આવે ના આવે આપણે એને કાઢી દીધું એટલે કે હવે શું મળ્યું જોઈને આટલા બધું ઓછા આપણે ના કહી શું આવે. કઈ જાત જંગલી છું કે બહુ જોડે મતભેદ પડાતો હશે. બહાર ના લોકો જોડે મતભેદ પડાય, બહુ જોડે તો તકરાર કરે, રૂમ માં રહેવાનું તકરાર કરે શું થાય. જંગલી દેશા ને કે મને 28 વર્ષે ભાન થયું હતું કે આ મતભેદ ઘરમાં ના હોવો જોઈએ. મને જ્ઞાન નથી થયેલું પણ મતભેદ ઘરમાં ના હોવો જોઈએ. પછી મતભેદ જયારે નથી કરવો તેને મતભેદ કેમ ટાળી શકાય એનું જ્ઞાન એની મારે કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. એટલા બધા નિયમો હોય છે બધું. અને જેને ટાળવો નથી તે થાય જ કે છે, કેમ ના થાય કે છે, એ આવું કેમ બોલે. એટલે પછી અંધારું ચાલ્યા કરે. તો જેને ટાળવો છે એ ટાળી શકે છે. અમારે 28 વર્ષ પછી હૈદરાબાદ જોડે મતભેદ નથી પડ્યો. 28 વર્ષ પહેલા પડેલો તે એના એના અનુભવ થી શોધખોળ કરેલી ત્યાં મતભેદ માં મારું દુઃખ છે. છતાં એક દાડો પડી જતો હતો તેને હાથી લીધો. ઉત્પન્ન થાય છે ને મતભેદ ટાળવા સુખ ઉત્પન્ન થાય ને તો કપટ કરી નહીં પણ ટાળવો જોઈએ. તો શતનું પૂથળું પકડી ના રખાય. હું શું ફરી ગયો, મેં કહું મારું એવું કહેવાનું નથી. આ ચાદરું વાસણ આપો અને બીજા 500 રૂપિયા રોકડા આપો ને, એટલા બધા અપાતા છે. હા આપડે આપડે બધે ઉડી ગયા. મને કઈ તમારું તો મન જ આવું ને આવું રહ્યું. બધું આપે આપ કરો છો, એટલા બધા અપાતા છે, તમને ઠીક લાગે એટલે આપજો. જો આપડો મતભેદ ઉડી ગયો ને મતભેદ નતો પાડવો છે. કોઈ પણ રસ્તે મતભેદ ના પડે. 1000 રૂપિયા જતા હોય એક મતભેદ ની પાછળ, 1000 જતા હોય તો 1000 લઈ લે, લેટ ગો કરવા. અને લોકો 4 ના કપ્રકાવી માટે મતભેદ પાડે એ ભૂલ ના કે મતભેદ તો બહુ કિંમતી વસ્તુ છે. આખો મત નો ભેદ જયારે આપણે હાથ આપ્યો 1000 માણસની રૂબરૂમાં સ્વારી વચ્ચે, પ્રોમિસ, આઈ પ્રોમિસ, આઈ પ્રોમિસ ટુ પે કહ્યું, શું કહ્યું, તેની જ જોડે આવું. મારી બુદ્ધિ થી એમ લાગે કે 2000 જાય છે પણ વ્યવસ્થિત જવા દેશે તો દેશે ને, સમજાય છે ને. એટલે મત છોડી દઈએ. તમારો શું મત આવે, કેટલા રૂપિયા હોય તો મતભેદ જવા દેવો? કિંમત મૂકો છું, કિંમત સમજાય છે તો ઓછું થશે. તમે સમજાય, તમે કિંમત એની જાણો કે 1000 રૂપિયા નુકસાન જાય તો તમને 1000 રૂપિયા નુકસાન થવાના ખાતર તમે મતભેદ પડતો હોય તો નહીં પાડો. કારણ કે એ નુકસાન નફામાં તો બહુ તૈયાર હોય છે બુદ્ધિ. બુદ્ધિ નું શું ધામ ધંધો? નફો નુકસાન જ જોયા કરવું. બુદ્ધિ નો ધંધો છો નફો નુકસાન જ જોયા કરવું. શ્યામાં નફો શ્યામાં ખુશ. આજનો સત્સંગ હેલ્પ કરે એવો છે બધાને? પ્રવીણજી તમને કેટલું લાગ્યું? આપણી સાથીદાર જે ચાલ્યા હોય ને તેઓ પછી આપણને એમ લાગે કે આપણે કંઈક પુરુષાર્થમાં કંઈક ખામી છે તો શોધખોળ કરીએ. આપણે આપણે કરવાનું કશું નથી, શોધખોળ કરવાની છે, જાણવાની રિસર્ચ કરવાની છે. આ રિસર્ચને માટે બોલ્યા. કેને માટે બોલ્યા? રિસર્ચ કરવા માટે કે ક્યાં કંઈક ભૂલ દબાઈ રહ્યા છે કે શું થાય છે. તમારે ત્યાં જ્ઞાન પામશે ખરાક તમારા ત્યાં બધા ભેગા થયા તે નહીં તો સાહેબ થયો હોત ને તો આ લફડા બધા વર્ગત બધા એના કરતા સાહેબ ના થયા દખલ મટી ગઈ. શું કે છે? બહુ ભણ્યા પછી બુદ્ધિ નો ઉપયોગ વધારે થાય. બાબો પૂછે છે મોક્ષ એટલે શું? મોક્ષ કેવો? મોક્ષ શું છે એવું પૂછે છે. મોક્ષ શું છે? તને શું લાગે છે? તારી સંજાય મુજબ તને શું લાગે છે? એક દિવ્ય વસ્તુ હોવી જોઈએ. એક દિવ્ય વસ્તુ હોવી જોઈએ. એક દિવ્ય વસ્તુ હોવી જોઈએ. દિવ્ય વસ્તુ હોવી જોઈએ. દિવ્ય તો દેખાય એટલી દિવ્ય દેખાય એટલી બધે રિલેટિવ છે. બધું દિવ્ય બધું માત્ર રિલેટિવ છે. સમજાય ને? રિલેટિવ માં સમજ નથી પડતો. અને મોક્ષ આત્માનો સ્વભાવ છે. શું છે? આત્માનો સ્વભાવ જ છે મોક્ષ. પછી સ્વભાવમાં આવે પછી શું રહ્યું? એના ગુણધર્મ જ છે મોક્ષ. સ્વભાવ એટલે ગુણધર્મ. આ સોનું કાબુ બે ભેગું થયેલું હોય તો બધે ગુણધર્મથી છૂટા પાડી શકાય કે ના પાડી શકાય? એવું જ્ઞાની પુરુષોમાં આત્મા અને અનાત્માને બેનું વિભાજન કરી નાખે અને ગુણધર્મથી જુદા પાડી દે. આપ સમજાય? નહીં તો આત્મા તો કોઈ કાળે પ્રાપ્ત થાય એવી વસ્તુ જ નથી. ચાર વેદ પૂરા થાય ત્યારે વેદ ઇટસેલ્ફ બોલે છે ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. અને જ્ઞાની પુરુષ શું કે? ધીસ ઇઝ ડેડ. શું કે છે? એટલે ચાર વેદ ઇટસેલ્ફ આવું બોલે છે. વેદ તો શું કે છે કે આત્મા આમાં આત્મા નથી, આત્મા ગો ટુ જ્ઞાન. અમે રસ્તો બતાવી દીધી. જૈનો ના વેદે એવું કે છે ગો ટુ જ્ઞાન. દેવ એક જ મત છે ને બંને ના. મુસલમાનો ના વેદ ગો ટુ વાલિયા એવું કે છે. વાલીઓ હોય તો કામ લાગે ને. તમે પેલા જ્ઞાન લેતા પેલા ફકીર થયેલા ખરા? જ્ઞાન લેતા પેલા ફકીર થયેલા પેલા? હું તો જ્ઞાન લેતા પેલા ફકીર એ થયેલો. ફકીર એટલે શું? બધી ફિકરો આવી હોય ને એનો આમ બહરીને ફાંકો મારી દે. શું કહ્યું? ફિકરો ને બહરીને ફાંકો મારી દે પછી બહાર જ ક્યાં રહી દે? અને તમે તો ફિકરો ને નિરાંતે ગજા મેલ રાખતા હતા. મેલ નતા રાખતા? મેલ ગજા મેલ રાખતા હતા. પીએચડી પીએચડી ની ડિગ્રી છે ને તે જ છતાં અહીં મૂકી રાખતા હતા. આ કબાટ માં પેલા મૂકી રાખતા હતા. આ કબર તો મૂકી રખાય ગઈ છે લક્ષ્મીભાઈ. આ કબર કઈ ડિગ્રીઓ મૂકવાનું? ડિગ્રી નું ગુજરાતી શું થાય? ઉપાધિ. ઉપાધિ કરી આમાં મૂકા દે છે આ કબાટમાં. ગજવામ રાખી કરવાની. કોઈ પૂછે કે તમારી શું ડિગ્રી છે? ઉભા રહો ગજવા કાઢું લે જોઈ પેલો રસ્તો છે ને. અને આમાં બધા આમાં મૂકે છે આ કબાટમાં એટલે મોડા કદરૂપ દેખાય. શું છું તેમાં મરવાનું ના હોય એવું બોલે. એમાં તું તો બોલ ને, સમજાય છે ને, એમાં તું પણ તું કરે છે બે ભરવટિયા હમણાં મળ્યા છે કે રડી બુઠી ખાણું માણું જો બે ભરવટિયા હમણાં મળ્યા નહીં તો મારું શું થશે ને એમ જોવા તો બધું કલ્પાન થઈ જાય ને એટલે હું તું શેમાં જ તું તો બોલે આત્મા થયા પછી હું બોલજે શું કહ્યું પછી હું બોલવાનો વખત રહેતો નથી હું ઇગોઇઝમ છે શું છે આત્મા થયા પછી તું પરમાત્મા જ થવા માંડ્યો શું થયું પરમાત્મા જ થવા માંડ્યો પરમાત્માની શક્તિઓ પ્રગટ થયા કરે આ છોકરાની શક્તિઓ જો મેં પ્રગટ કેવી થઈ શકે એવી શક્તિઓ તમને મેં એ જ પ્રકારનું જ્ઞાન તમને બધાને આપ્યું છે જ્ઞાનમાં આપ્યા ફેર નથી પણ બધાની પ્રકૃતિ જુદી કે કોઈને દુઃખપાક પચે ને કોઈને દુઃખપાક ના પચે ઓછો પડે મોડો પચે સમજ પડી ને પ્રકૃતિ ફેર ને તમારે ભોગીલાલ ભાઈ સારું રહે છે કે બે પ્રકાર નો જ્ઞાન જ્ઞાન વગર તો કોઈ જીવ જીવી શકે જ નહીં કોઈ જીવ જીવી શકે જ નહીં તેમાં એક જ્ઞાન છે તે ઇન્દ્રિય પ્રત્યક્ષ અને બીજું અતિન્દ્રિય પ્રત્યક્ષ સમજાવીએ ઇન્દ્રિય પ્રત્યક્ષમાં આખું જગત પડેલું છે બાવા બાવળી સાધુ સંન્યાસુ આચાર્ય બધા ઇન્દ્રિય પ્રત્યક્ષ નામમાં છે ઇન્દ્રિય પ્રત્યક્ષ જય બાબુ તમે કદી પૂછતા નથી આવો ને આગળ આગળ આવો ને પૂછાય કઈ બાબા બેસા રે ભાઈ બાબુ બેસા બે પ્રકારના જ્ઞાન થી જગત ચાલી રહી છે અને જ્ઞાન છે જ્ઞાન એ જ આત્મા છે જ્ઞાન એ જ આત્મા છે એ જ પરમાત્મા છે જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપમાં થાય છે પરમાત્મા કહેવાય છે વિજ્ઞાન સ્વરૂપમાં જ્ઞાન થાય છે પરમાત્મા કહે છે અને આ જ્ઞાન સ્વરૂપમાં આત્મા થાય છે જીવ પર જીવે મરે જીવે મરે જીવે મરે હવે આ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા એ છે તે ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન ઇન્દ્રિય પ્રત્યક્ષ તમને સમજાવ્યું કોને ઇન્દ્રિય પ્રત્યક્ષ કે છે ઇન્દ્રિય પ્રત્યક્ષ કોને કે છે તમને સમજાયું ઇન્દ્રિય પ્રત્યક્ષ માં છે આંખ થી દેખાય કાન થી સંભળાય કાન થી સંભળાય આંખ થી દેખાય બધા હા એટલે આપણે પાંચ ઇન્દ્રિય ફૂલ પાંચ છ ઇન્દ્રિયો નથી પાંચ ઇન્દ્રિયો છે પાંચ ઇન્દ્રિયો માં આપણે છીએ આ ગધેડા કૂતરા આ બિલાડા આ ગાયો ભેંસો બધું આ માછલા બધા પાંચ ઇન્દ્રિયો છે પણ આ બધા પાંચ ઇન્દ્રિયો વગર બીજા ચાર ઇન્દ્રિયના ગુણો જીવો છે ચાર ઇન્દ્રિય એને શું ના હોય તો કોણ ના હોય ચાર ઇન્દ્રિયોને બીજી ઇન્દ્રિયો ગણવાની જરૂર નથી એને શું નથી એ ફરવાની જરૂર શું ચાર ઇન્દ્રિય વાળાને શું નથી એ તપાસ કરીએ તો આ કોણ ના હોય એમને તો કઈ નહીં કેટલાકને મીડું હોય છે અહીં કાણું હોય છે એ છે તે પાંચ ઇન્દ્રિય ગણાય અહીં કાણું છે ને એટલે ઇન્દ્રિય છે આ મીડું હોય તેને એટલું સમજી લેવાનું કે આને હિંદુ આવશે